શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 46મો સુવ્રત મુનિ કહે છે, હે રાજન, તે આદિવારાહ તીર્થથી નીકળી વર્ણિરાજ શ્રીહરિ વંગદેશમાં આવેલા સિરપુર નામના શહેરમાં પધાર્યા, જ્યાં અતિ ધાર્મિક સિદ્ધવલ્લભ નામના રાજા રાજ્ય કરતા હતા. તે રાજાએ શ્રીહરિને પ્રાર્થના કરી કે, હે વર્ણિરાજ, તમે મારા ઉપર કૃપા કરીને અહીં નિવાસ કરીને રહો. ત્યારે મહામુનિ શ્રીહરિ ચાતુર્માસ પર્યંત તે સિદ્ધવલ્લભ રાજાના મહેલમાં જ નિવાસ કરીને રહ્યા, અને સ્વયં રાજા પણ પ્રતિદિન શ્રીહરિની સમયોચિત સેવા કરવા લાગ્યા. તેવી જ રીતે ચારિત્ર્ય અને નિર્માનાદિ સદગુણોથી સભર એક ગોપાળદાસ નામના સાધુ હતા. તે પણ શ્રીહરિની ઉપર અતિશય સ્નેહભાવ રાખી પ્રતિદિન સેવા કરતા હતા. તે રાજાના રાજમહેલમાં બીજા સિદ્ધ એવા નામે પ્રસિદ્ધ ઘણા સાધુ પુરુષો રહેતા હતા. તેઓ તામસ મંત્રોની સાધના કરનારા અને તામસ મલિન દેવતાઓની ઉપાસના કરનારા હતા. તેમાંથી કેટલાક વીતરાગી હતા, કેટલાક બ્રહ્મચારી, કેટલાક પરમહંસ, કેટલાક સંન્યાસી, કેટલાક ભૈરવના ઉપાસક, કેટલાક કાલીના ઉપાસક, કેટલાક યોગિનીના ઉપાસક અને કેટલાક વીર વિદ્યામાં વિશારદ હતા. હે રાજન, તે સિદ્ધોમાં કેટલાક માત્ર કૌપિન ધારણ કરનારા હતા, કેટલાક અપરિગ્રહ વ્રત રાખનારા હતા અને 101 જેટલા તપપરાયણ જીવન જીવનારા મુખ્ય સિદ્ધો પણ તેમાં હતા. હે રાજન, સિદ્ધવલ્લભ રાજાએ તે 101 જેટલા મુખ્ય સિદ્ધોને ખુલ્લા આકાશવાળા મેદાનમાં નિવાસ કરાવ્યો અને નીલકંઠ વર્ણિનું પૂજન કરી તેમને પણ તે મુખ્ય સિદ્ધોવાળી જગ્યામાં જ નિવાસ કરાવ્યો. રાજા બહુ ભાવિક હોવાથી સર્વ સિદ્ધોને ખૂબ ઘી અને સાકર મિશ્રિત ભક્ષ્ય ભોજ્ય વગેરે તેઓને ઈચ્છિત ભોજન અને વસ્તુ પદાર્થો દ્વારા સંતોષ પમાડતા હતા. વળી રાજાએ તેઓને બેસવા માટે પલંગ, બાજોટ વગેરે વસ્તુઓના દરેકને અલગ અલગ દાન કર્યા હતા, અને તે સિદ્ધો પણ પોતાની સિદ્ધાઈનું પ્રદર્શન કરતા સુખપૂર્વક ત્યાં નિવાસ કરીને રહ્યા હતા. આ મુમુક્ષુ સિદ્ધવલ્લભ રાજાની સામે જ એ દંભી સિદ્ધોનો દંભ ખુલ્લો પાડવાની ઈચ્છા ધરાવતા શ્રીહરિના સંકલ્પથી એક આશ્ચર્ય સર્જાયું. તે સિરપુર શહેરમાં વર્ષા ઋતુના સમયમાં પ્રતિવર્ષ કરતા આ વર્ષે અતિવૃષ્ટિ થઈ, તેથી સિદ્ધાઈનું અભિમાન ધરાવતા સર્વે સિદ્ધો વરસાદની ધારાથી બહુ પીડાવા લાગ્યા. કરાની વૃષ્ટિથી થતા ધ્વનિઓ અને ભયંકર ભય ઉપજાવનારા વીજળીના થતા ચમકારાની સાથે ભયાનક મેઘો આકાશમાં દેખાતા હતા. વેગવાન સુસવાટા કરતા પવનથી, મેઘોના વજ્રપાત જેવા ગર્જનાના ભયાનક શબ્દોથી અને રાત્રિ દિવસ વરસતી અતિવૃષ્ટિથી અતિશય ખેદ પામેલા સિદ્ધોને પોતાની સિદ્ધાઈનું અભિમાન ઉતરી ગયું. તેથી હિમ જેવા ઠંડા પવનથી કંપતા શરીરવાળા તે સિદ્ધો ધીરે ધીરે ક્યારેક 5, ક્યારેક 6 કે 7 એમ સાથે મળીને એક પછી એક રાત્રિના સમયમાં ભાગવા લાગ્યા. રાજાની આજ્ઞાથી ત્યાં રહેલા રાજાના નોકરો સિદ્ધોની હંમેશની દિનચર્યા નિહાળતા રહેતા અને રાજાને જણાવતા. ત્યાં તો થોડા દિવસોમાં જ સર્વે સિદ્ધો ત્યાંથી પલાયન થઈ ગયા. ત્યારે બુદ્ધિમાન સિદ્ધવલ્લભ રાજાએ જોયું કે પ્રચંડ વરસાદની ધારાઓ વચ્ચે એકલા માત્ર વર્ણિ બિરાજે છે. આ એક જ સાચા સિદ્ધ છે, બીજા કોઈ નથી એમ એ માનવા લાગ્યા. વરસાદ શાંત થયા પછી મૂશળધારાએ વરસતા વરસાદ અને પવનના સુસવાટા વચ્ચે પણ વ્યથા નહીં પામેલા સ્થિતપ્રજ્ઞ શ્રીહરિનું રાજાએ તથા પૂર્વાસી જનોએ બહુ સન્માન કર્યું, અને બીજા ત્યાંથી ભાગી છૂટેલા અને પોતાની ધર્મશાળાઓમાં નિવાસ કરતા સર્વે સિદ્ધોને રાજાએ તો સાધારણ મનુષ્યો સરખા જાણ્યા. હે રાજન, શ્રીહરિનો બહુ પ્રકારે સન્માન થયું તે સમયે તેનો આવો ભવ્ય ઉત્કર્ષ જોઈ શક્તિ ઉપાસક તે સર્વે સિદ્ધોના ગાત્રો અત્યંત ક્રોધાગ્નિની જ્વાળામાં બળવા લાગ્યા, તેથી શ્રીહરિને મારી નાખવાના પ્રયત્નો કરવા લાગ્યા. મલિન મંત્રોથી મંત્રેલા અડદની મુઠ્ઠી શ્રીહરિ ઉપર ફેંકી પોતાના ઇષ્ટદેવોના વરદાન વચનોનો પણ શ્રીહરિ ઉપર પ્રયોગ કર્યો, તેમજ આભિચારિક મંત્રોનો પણ પ્રયોગ કર્યો, છતાં કોઈ પણ માંત્રિક શ્રીહરિને મારવા સમર્થ થયો નહીં. જેવી રીતે કોઈ આકાશમાં શસ્ત્રના પ્રહાર કરે ને નિષ્ફળ જાય, તેમ શક્તિ ઉપાસક સર્વે સિદ્ધોના મનુષ્યાકૃતિ ધરી રહેલા પરમેશ્વર વર્ણિરાજ શ્રીહરિ ઉપર કરેલા સમગ્ર પ્રયોગો નિષ્ફળ ગયા. તેથી શ્રીહરિને મારવા અસમર્થ થયેલા તે દુષ્ટ સિદ્ધોએ શ્રીહરિ ઉપર ઈર્ષ્યાભાવ રાખી તેની સેવા કરતા ગોપાળદાસ નામના સાધુ ઉપર મંત્રેલા અડદની મુઠ્ઠીનો પ્રયોગ કર્યો. ગોપાળદાસ સાધુ તો તે જ ક્ષણે મૂર્છિત થઈને પૃથ્વી પર પડ્યો, જીભ બહાર નીકળી ગઈ અને મરણ તુલ્ય થયો. તેના મુખમાંથી ફીણ નીકળવા લાગી અને ચેષ્ટારહિત થયો. તેને જોવા માટે રાજા અને ચારે બાજુએથી હજારો મનુષ્યો ભેળા થયા અને કહેવા લાગ્યા કે આ ઉપદ્રવનું નિવારણ કરવું હવે કોઈનાથી શક્ય નથી. તે સમયે સિદ્ધવલ્લભ રાજાએ શક્તિ ઉપાસક તે સિદ્ધોને કહ્યું કે હે મંત્રશાસ્ત્રીઓ, તમે સિદ્ધ યોગી છો, તેથી આ ગોપાળદાસના ઉપદ્રવનું નિવારણ કરો. ત્યારે તે સિદ્ધો કહેવા લાગ્યા કે આ સાધુનો ઉપદ્રવ અમારાથી નાશ પામી શકે તેમ નથી. તમે જેને સર્વ સિદ્ધો થકી બહુ મોટા સિદ્ધ માનો છો, તે નીલકંઠ યોગી પાસે આના ઉપદ્રવનો પ્રતિકાર કરાવો. હે પ્રતાપસિંહ રાજન, ગર્વિષ્ઠ સિદ્ધોના આવા પ્રકારના શ્રીહરિ ઉપરના મત્સરગ્રસ્ત વચનો સાંભળી રાજાએ વર્ણિની પ્રાર્થના કરી. તેથી શ્રીહરિ તત્કાળ ઊભા થયા અને ગોપાળદાસની સમીપે આવ્યા ને જોયું કે આ તો શક્તિ ઉપાસકોના પાપનું કર્મ છે. તેથી તે જ ક્ષણે શ્રીહરિએ ગોપાળદાસના જમણા કાનમાં ધીરા અવાજે શ્રીકૃષ્ણના અષ્ટાક્ષર મંત્રનો જપ કર્યો. તેથી તરત જ ગોપાળદાસ પીડાએ રહિત થઈ એકદમ ઊભો થયો. આ જોઈ સર્વે મનુષ્યો પરમ વિસ્મય પામ્યા અને શ્રીહરિને સાક્ષાત શ્રીકૃષ્ણ ભગવાન માનવા લાગ્યા, અને કેટલાક શ્રીહરિને ભગવાન શ્રીકૃષ્ણના મોટા એકાંતિક ભક્ત માનવા લાગ્યા. ગોપાળદાસ ઉપર જે શક્તિપંથી સિદ્ધે મંત્રેલા અડદની મુઠ્ઠીનો પ્રયોગ કર્યો હતો, તે સિદ્ધ જ પોતાનું અભિચાર કર્મ પોતા ઉપર પાછું ફરતા તત્કાળ મરણ તુલ્ય થયો. ત્યારે બીજા સર્વે સિદ્ધોએ પોતાના બુદ્ધિબળનું જેટલું સામર્થ્ય ચાલે તેટલું ચલાવી તે સિદ્ધના ઉપદ્રવને દૂર કરવા અનેક ઉપાયો કર્યા, છતાં પણ તેની પીડા રંચમાત્ર દૂર થઈ નહીં. તેથી તેઓ ગર્વે રહિત થયા અને સર્વેએ વર્ણિરાજ શ્રીહરિની સમીપે આવી સાષ્ટાંગ પ્રણામ કર્યા ને બહુ પ્રાર્થના કરી. પછી પોતાની સાથે ગુણગ્રાહક સ્વભાવને વરેલા શ્રી નીલકંઠ વર્ણિને મૃતપ્રાય થયેલા સિદ્ધ પાસે તેડી લાવ્યા. દયાના સાગર અને ઉદાર બુદ્ધિવાળા ભગવાન શ્રીહરિએ મરણ પથારીએ પડેલા તે ઉપદ્રવી સિદ્ધને સમીપે જઈને તત્કાળ કરુણામય દ્રષ્ટિથી બેઠો કર્યો. આવા પ્રકારનું શ્રીહરિનું સામર્થ્ય જોઈને અતિશય વિસ્મય પામેલા તે સિદ્ધોએ ભગવાન શ્રીહરિનું કેસર ચંદનાદિકથી પૂજન કર્યું. પછી રાજાએ પ્રાર્થના કરવાથી શ્રીહરિ પોતાને નિવાસસ્થાને પધાર્યા અને અતિશય આશ્ચર્યચકિત થયેલા બુદ્ધિમાન રાજા શ્રીહરિને સાક્ષાત ઈશ્વર પરમાત્મા જાણીને પોતાની પત્ની પુત્રાદિ પરિવારે સહિત અતિ સ્નેહથી તેમના શિષ્ય થયા. ધન, સ્ત્રી, ભોજન, વસ્ત્રાલંકાર, વાહન આદિની પ્રાપ્તિના લોભવૃત્તિવાળા સિદ્ધો સિરપુર શહેરમાં રહીને જે જે મનુષ્યોને પરેશાન કરતા હતા તે સર્વે શ્રીહરિના પ્રભાવથી તત્કાળ નિરુપદ્રવી થયા. તેથી તે શહેરના સર્વે મનુષ્યોએ શ્રીહરિને બહુ ધન, વસ્ત્ર અને વાહન આદિ વસ્તુઓ અર્પણ કરી, છતાં પણ सांसारिक वस्तु मात्र थे निस्पृही एवा श्रीहरिए तेनो स्वीकार कर्यो नहीं। तेवी ज रीते ते भक्त सिद्धवल्लभ राजाए पण श्रीहरि ने हजारों सुवर्ण मुद्रा अने भारे वस्त्रों की भेट धरी, छता पण पदार्थ मात्र ने मायानो विकार मात्र जाणता श्रीहरिए तेनो पण स्वीकार कर्यो नहीं। हे राजन, ते समय कोई तैलंग देश निवासी ब्राह्मण त्यां आव्यो। ते ब्राह्मण निर्धन अने मोटा कुटुंब वाळो हतो, वळी वेद शास्त्र पुराण ने भणेलो विद्वान पण हतो। दान धर्म मां निष्ठावाळा ते राजाए ते विद्वान विप्रने हाथी काळपुरुष अने लवण आदि पदार्थोंनु महादान कर्यु। ते समय ते ब्राह्मण गौरवर्णनो हतो, छता पण आ हाथी आदिनु महादान स्वीकारवाथी तत्काल श्याम वर्णनो थयो, तेथी लोकमां खूबज निंदा ने पात्र थयो। काळो थयेलो ते विप्र पोताना दोषनी शांति ने माटे लोकोना मुखे थी जेनी कीर्ति सांभळी छे एवा जगप्रसिद्ध श्री नीलकंठ वर्णी ने शरणे आव्यो। ते विप्रनी आवी दुर्दशा जोईने करुणानिधि वर्णीए तेना जमणा कान में श्रीकृष्णना अष्टाक्षर मंत्रनो उपदेश कर्यो, तेथी ते तत्काल महादान लेवाना पापमांथी मुक्त थयो। हे धरणीपति, अने तेज क्षणे ते फरी पूर्ववत गौर वर्णनो थयो। विस्मय अने अति प्रसन्न थयेलो ते विद्वान विप्र श्रीहरिना दया आदि गुणोनी प्रशंसा करतो त्यांथी पोताना तैलंग देश प्रत्ये जवा रवाना थयो। सुव्रत मुनि कहे छे, हे राजन, आ प्रमाणे समस्त योगिंद्रो तपस्वीओ अने सिद्धपुरुषो करता पण अधिक शक्ति सामर्थ्य अने प्रभाव धरावता भगवान श्रीहरि अन्य जनों ने दुर्लभ पण पोताने स्वतः सिद्ध रहेली साधुता ने आलोक में विस्तारता हता, छता पण पोताना अंतरमा तेनो लेश मात्र गर्व थतो न हतो। आ प्रमाणे अवतारी श्री नारायण भगवानना चरित्ररूप श्रीमद सत्संगी जीवन नामे धर्मशास्त्र में प्रथम प्रकरण में सिद्धाभिमानी गुरुओनो पराभव कर्यो अने तैलंग देशी विप्रने सुखी कर्यो, ई नामे 46मो अध्याय पूर्ण थयो।